श्रीमद् देवी भागवत स्कंद नवमो अध्याय चार सरस्वती पूजन नु विधान ने कवच। नारद जी कह्यू, भगवान आपनी कृपा थी आ अमृत रूपी बधी कथा मने सांभळवा मळी। हवे आप आ प्रकृति नामक देवीओना पूजन नु प्रसंग विस्तार थी कहेवानी कृपा करो। क्या पुरुषे कई देवीनी कई रीते आराधना करी छे, मृत्युलोक में कई रीते तेमनी पूजा नो विस्तार थयो, क्या मंत्र थी कोनी पूजा तथा क्या स्तोत्र थी कोनी स्तुति करवामां आवी छे, क्या देवीओए कोने साँसा वरदान आप्या छे, मने देवीओना स्तोत्र ध्यान प्रभाव अने पावन चरित्रोनी साथे साथे उपरोक्त बधी वातो कहेवानी कृपा करो। भगवान नारायण कहे छे, नारद गणेश माता दुर्गा राधा लक्ष्मी सरस्वती ने सावित्री आ पांच देवीओ सृष्टिनी प्रकृति कहेवाय छे। तेमनी पूजा ने अद्भुत प्रभाव जग प्रसिद्ध छे। अमृत जेवा तेमना चरित्र थी बधाज मंगल सुलभ बनी जाय छे। हे ब्रह्मा, प्रकृतिना अंश ने कला रूपी जे देवीओ छे तेमना पावन चरित्र तमने कहू छू, ते सावधान थईने सांभळो। आ देवीओ काली वसुंधरा गंगा षष्ठी मंगल चंडिका तुलसी मनसा निंद्रा स्वधा स्वाहा ने दक्षिणा छे। एमना संक्षिप्त मधुर ने वैराग्य उत्पन्न करनारा चरित्रों में पण मनुष्य ने पवित्र करवानी पूर्ण शक्ति छे। दुर्गा ने राधिका ना चरित्र खूबज विस्तृत छे, तेथी संक्षेप में कहूँ छू। मुनिवर, सर्वप्रथम भगवान श्रीकृष्णे देवी सरस्वती नी पूजा करी छे, कारण के सरस्वती नी कृपा थी मूर्ख व्यक्ति पण पंडित बनी जाय छे। सर्वना माता देवी सरस्वतीए कृष्ण ने प्राप्त करवानी इच्छा प्रगट करी त्यारे भगवान श्री कृष्णे तेमने तेमनी इच्छा जाणीने सत्य हितकर ने परिणामे सुखद वचन कह्या। भगवान श्री कृष्ण बोलिया, साध्वी तमे चतुर्भुज नारायण पासे जाओ, ते महाराज अंश छे। मारा जेवा बधा सद्गुणों थी ए परम पुरुष हमेशा तरुण युवान रहे छे। करोड़ो कामदेवो जेवा ते सुंदर पुरुष दिव्य अलंकारों थी अलंकृत अने सर्वशक्तिमान छे। देवी, हूँ बधानो स्वामी छू, बधाज मारू अनुशासन माने छे, परंतु राधानी इच्छा थी परंतु राजानी उपेक्षा हूँ करी शकतो नथी, कारण के तेज रूप अने गुण बधामां ते मारा समान छे। देवी, बधाने प्राण अति प्रिय छे, पछी हूँ प्राणनी अधिष्ठात्री देवी ए राधानो त्याग करवा कई रीते समर्थ थई शकुं। हे कल्याणी, तमे वैकुंठमां जाओ, तमारा माटे त्यां रहेवू हितकर रहेशे, त्यां तमारा माटे रहेवू हितकर थशे। सर्वसमर्थ विष्णुने पोताना स्वामी बनावीने दीर्घकाळ सुधी आनंदनो अनुभव करो। तेज रूप अने गुणमां तमारा जेवा ज तेमना एक पत्नी लक्ष्मी पण त्यां छे। लक्ष्मी में काम क्रोध लोभ मोह मान ने हिंसा लेश मात्र नथी, तेमनी साथे तमारो समय हमेशा सुखपूर्वक व्यतीत थशे। विष्णु तमारा बन्ने नु समान रीते सन्मान करशे। सुंदरी, दरेक ब्रह्मांड में माघ सुद पाचमना दिवसे विद्यारंभना शुभ प्रसंगे खूबज आदर साथे तमारी सर्वत्र पूजा थशे। मारा वरदानना प्रभावथी आज थी सृष्टिना प्रलयकाळ सुधी दरेक कल्पमां मनुष्यो मनुओ देवताओ मुमुक्षुओ मुनिओ वसुओ योगीओ सिद्धो नागो गंधर्वो ने राक्षसो बधाज तमारी पूजा करशे। संयमशील जितेन्द्रिय पुरुषो द्वारा कणव शाखा में बतावेली विधि प्रमाणे तमारू ध्यान ने पूजन थशे। पुस्तक अथवा घड़ा में तमारू आह्वान करशे। तमारा कवच ने भोजपत्र पर लखीने तेने सोनानी डब्बी में मूकी चंदन चोखा वगैरे थी पूजा करी लोको तेने गळामां अथवा जमणा हाथमां बांधशे। पूजा वखते विद्वानो तमारा स्तुति पाठ करशे। आ प्रमाणे कहीने स्वयं भगवान श्रीकृष्णे पण ते सर्वना पूजनीय देवी सरस्वतीनी पूजा करी। त्यार पछी ब्रह्मा विष्णु शंकर अनंत धर्म मुनीश्वर सनंत कुमारो देवताओ राजा अने मनुओ पण देवी सरस्वतीनी उपासना करवा लाग्या। त्यारथी ए सरस्वती देवी संपूर्ण प्राणीओमां सदा पूजवा लाग्या। नारद जी कहे, हे वेद वेताओं में श्रेष्ठ प्रभु, ભગવતી સરસ્વતીનું પૂજન વિધાન, કવચ, ધ્યાન, નિવેદ્ય, ફૂલ તથા ચંદન વગેરેનો પરિચય આપવાની કૃપા કરો, એ જાણવાની મારા હૃદયમાં તીવ્ર ઈચ્છા છે. ભગવાન નારાયણ કહે છે, નાર સાંભળો, કણો શાખામાં કહેલી પદ્ધતિ બતાવું છું. તેમાં જગન માતા સરસ્વતીના પૂજનના વિધિનું વર્ણન છે. માઘ મહિનાની શુક્લ પક્ષ પાંચમ વિદ્યારંભ માટે મુખ્ય તિથિ છે. પાંચમના આગલા દિવસે પૂજાનો સંકલ્પ કરીને સંયમશીલ રહી પવિત્રતા રાખવી, પૂજનના દિવસે સ્નાનાદિ નિત્યકર્મ નિત્યક્રિયા કર્યા પછી ભક્તિપૂર્વક કળશ સ્થાપન કરીને પોતાની શાખામાં જણાવેલ વિધિ પ્રમાણે સર્વપ્રથમ ગણેશ પૂજન કરવું, ત્યાર પછી ઈષ્ટ દેવતા સરસ્વતીનું પૂજન કરવું, ધ્યાન આહવાન અને પછી ષોડશોપચારથી ભગવતીની પૂજા કરવી. પૂજા માટે વેદોએ જણાવ્યા પ્રમાણે નૈવેદ્યમાં તાજું માખણ, દહીં, દૂધ, ચોખા, તલના લાડુ, ધોળી શેરડીનો રસ, ગોળમાં બનાવેલું પકવાન, સાકર, ધોળા રંગની મીઠાઈ, ઘીમાં બનાવેલ નમકીન, ધોળા ધાન્યના પોવા, ધોળા લાડુ, ઘી, સિંધવ સહિત શાસ્ત્રોક્ત હવિષ્ય અન્ન, જવ તથા ઘઉંના લોટથી ઘીમાં તળેલા પદાર્થો, પાકીને સુકાઈ ગયેલા કેળાનો લોટ, ઘી નાખેલો દૂધપાક, અમૃત જેવું મિષ્ટાન, નાળિયેરનું પાણી, કસેરું, મૂળા, આદુ, પાકા કેળા, બીલા, બોર અને ઋતુકાળ પ્રમાણેના ધોળા ફળ, આ બધું નૈવેદ્ય સમજવું. હે મુનિ, સુગંધિત સફેદ ફૂલ અથવા સફેદ ચંદન દેવીને અર્પણ કરવા, નવું શ્વેત વસ્ત્ર અને સુંદર શંખ ખાસ જરૂરી છે, સફેદ ફૂલોની માળા અને આભૂષણો ભગવતીને અર્પણ કરવા. હે મહાભાગ મુનિ, ભગવતી સરસ્વતીનું ધ્યાન પરમ સુખદ અને ભ્રાંતિનાશક છે. વેદોક્ત ધ્યાન આ છે. સરસ્વતી દેવીનો વિગ્રહ શુક્લ વર્ણ છે. તે પરમ સુંદર દેવી સદા હસતા રહે છે. કરોડો ચંદ્રની કાંતિનો તિરસ્કાર કરતા ભરપૂર શોભાયુક્ત શરીરવાળા, અગ્નિ શુદ્ધ વસ્ત્રો પહેરનારા, વીણા તથા પુસ્તકને ધારણ કરતા, ઉત્તમ રત્નોથી બનેલા, ઉત્તમ આભૂષણોથી અલંકૃત બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર આદિના ગણો દ્વારા સપૂજ્ય અને મહાન મુનિઓ, મનુઓ તથા મનુષ્ય દ્વારા વંદિત દેવી સરસ્વતીને વંદન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને મૂળ મંત્રથી સર્વ નૈવેદ્ય વગેરે દેવીને અર્પણ કરી વિદ્વાન મનુષ્ય તે દેવીની સ્તુતિ કરીને કવચ ધારણ કરી પૃથ્વી પર દંડવત પ્રણામ કરવા. હે મુનિ, જેઓના ઈષ્ટ દેવી આ સરસ્વતી હોય તે બધા માટે આ નિત્ય ક્રિયા છે. શ્રીમ હ્રીમ સરસ્વત્યે નમઃ, આ વૈદિક અષ્ટાક્ષર મૂળ મંત્ર પરમ શ્રેષ્ઠ તથા બધા માટે ઉપયોગી છે. અથવા જેને જેણે જે મંત્રનો ઉપદેશ આપ્યો છે તેમના માટે તે જ મૂળ મંત્ર છે. સરસ્વતી આ શબ્દની સાથે ચોથી વિભક્તિ જોડીને છેવટે સ્વાહા શબ્દ લગાડવો જોઈએ. લક્ષ્મી અને યોગમાયાની આરાધનામાં પણ આ જ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંત્રને કલ્પવૃક્ષ કહે છે. પ્રાચીન કાળમાં કૃપાસાગર ભગવાન નારાયણે વાલ્મીકી મુનિને ગંગાજીના પાવન તટે આ મંત્રનો ઉપદેશ કર્યો હતો. ત્યાર પછી સૂર્યગ્રહણના સમયે પુષ્કર ક્ષેત્રમાં પરશુરામજીએ શુક્રને આ મંત્રનો ઉપદેશ કર્યો હતો. મારીચે ચંદ્રગ્રહણના સમયે બૃહસ્પતિજીને કહ્યો હતો. બદ્રિકાશ્રમમાં બ્રહ્માજીની કૃપાથી ભૃગુ ઋષિ આને જાણી શક્યા હતા. ક્ષીરસાગર પાસે જરતકારો મુનિએ આસ્તિક મુનિને આ મંત્ર આપ્યો હતો. મેરુ પર્વત પર ઋષ્ય શૃંગ ઋષિ વિભાંડક મુનિ પાસેથી આ મંત્ર શીખ્યા હતા. સૂર્યની કૃપાથી યાજ્ઞવલ્ક્ય મુનિ અને કાત્યાયનને આ મંત્ર પ્રાપ્ત થયો હતો. મહાભાગ શેષજીએ પાતાળમાં બલિરાજાના સભાભવનમાં પાણીની ઋષિ ભરદ્વાજી અને શાક્તાયનજીને આ મંત્રનો અભ્યાસ કરાવ્યો હતો. 4 લાખ જપ કરવાથી મનુષ્ય માટે આ મંત્ર સિદ્ધ થાય છે. આ મંત્ર સિદ્ધ થયા પછી મનુષ્યને બૃહસ્પતિજી જેવી યોગ્યતા પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મદેવ, સરસ્વતીનું કવચ વિશ્વ પર વિજય પ્રાપ્ત કરાવનારું છે. જગત સૃષ્ટા બ્રહ્માજીએ ગંધમાદન પર્વત પર ભૃગુના આગ્રહથી આ મંત્ર તેમને આપ્યો હતો એ જ હું તમને કહું છું. ભૃગુએ કહ્યું, બ્રહ્મન, આપ બ્રહ્મજ્ઞાનીઓમાં મોખરે સંપૂર્ણ બ્રહ્મજ્ઞાની, સર્વજ્ઞ, સર્વના પિતા, સર્વના સ્વામી અને સર્વના આરાધ્ય છો. પ્રભુ, આપ મને સરસ્વતીનું વિશ્વ જય કવચ કહેવાની કૃપા કરો. મંત્રોના સમૂહ રૂપે આ કવચ પરમ પવિત્ર છે. બ્રહ્માજી બોલ્યા, વત્સ, કામનાઓ પૂરી કરનારું એ કવચ હું તમને કહું છું, સાંભળો. આ કવચ શ્રુતિઓનો સાર સાંભળનારા માટે સુખદ વેદો દ્વારા પ્રતિપાદિત અને માન્ય છે. રાશેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ ગોલોકમાં બિરાજમાન હતા. ત્યાં વૃંદાવનમાં રાસલીલા વખતે ભગવાને મને આ કવચ સંભળાવ્યું હતું. કલ્પવૃક્ષ જેવું આ કવચ પરમ ગુહ્ય છે. કોઈ અગાઉ સાંભળ્યા નથી એવા મંત્રો આ કવચમાં સામેલ છે. આ કવચના પ્રભાવથી શુક્રાચાર્યજી બધા જ દૈત્યોના પૂજ્ય બની શક્યા. બ્રહ્માજી બૃહસ્પતિની બુદ્ધિ પણ આ કવચને આભારી છે. વાલ્મીકિ મુનિ હંમેશા આ કવચનો પાઠ કરીને દેવી સરસ્વતીનું ધ્યાન કરે છે. તેના પ્રભાવથી તેઓ કવિઓમાં શિરોમણી અને મહાન વક્તા કહેવાય છે. સ્વયંભૂ મનુ આ કવચના પ્રભાવથી સર્વના પૂજ્ય છે. કણાદ, ગૌતમ, કણવ, પાણીની, શક્ટાયન, દક્ષ અને કાત્યાયન આ કવચ દ્વારા ગ્રંથોની સફળતાપૂર્વક રચના કરી શક્યા છે. આ કવચના કારણે ભગવાન વેદવ્યાસજીએ વેદોના વિભાગ કર્યા અને સહજતાથી પુરાણોની રચના કરી. સતાતપ, સવન, સવર્ત, વશિષ્ઠ, પરાશર, યાજ્ઞવલ્ક્ય, ઋષ્ય, શૃંગ, ભરદ્વાજ, આસ્તિક, દેવક, જગીશ્વય, જગીશ્વય અને યયાતિ આ કવચ સાથે જ પૂરા ગ્રંથનું અધ્યયન કરી સર્વત્ર સન્માનિત બન્યા હતા. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ કવચના પ્રજાપતિ ઋષિ છે, બૃહતિ છંદ છે, શારદા માતા અધિષ્ઠાત્રી દેવી છે. સમસ્ત તત્વ પરિજ્ઞાન પૂર્વક સંપૂર્ણ અર્થના સાધનમાં તથા સમસ્ત કવિતાઓના વિવેચનમાં આનો પ્રયોગ કરવામાં આવે છે. શ્રીમ હ્રીમ સ્વરૂપિણી ભગવતી સરસ્વતી, બધી બાજુથી મારા મસ્તકની રક્ષા કરો. શ્રીમયી વાગદેવતા, સદા મારા લલાટની રક્ષા કરો. ઔમ હ્રીમ ભગવતી સરસ્વતી, નિરંતર મારા કાનોની રક્ષા કરો. ઔમ શ્રીમ હ્રીમ સ્વરૂપિણી વાણીની અધિષ્ઠાત્રી દેવી, મારા નાકની રક્ષા કરો. ઔમ હ્રીમયી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી, મારા હોઠની રક્ષા કરો. ઔમ શ્રીમ હ્રીમ ભગવતી બ્રાહ્મી દંત પંક્તિઓની રક્ષા કરો. ઐમ આ દેવી સરસ્વતીનો એકાક્ષર મંત્ર, મારા કંઠની રક્ષા કરો. ઔમ શ્રીમ હ્રીમ મારા ગળાની તથા ખભાની રક્ષા કરો. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી ઔમ હ્રીમ સ્વરૂપિણી સરસ્વતી, હંમેશા મારા વૃક્ષસ્થળની રક્ષા કરો. વિદ્યા અધિસ્વરૂપા ઔમ હ્રીમયી દેવી, મારી નાભિની રક્ષા કરો. ઔમ હ્રીમ ક્લીમ સ્વરૂપિણી દેવી, મારી વાણી તથા મારા હાથની રક્ષા કરો. ઔમ સ્વરૂપિણી ભગવતી સર્વ વર્ણાત્મિકા, મારા બંને પગની રક્ષા કરો. ઔમ વાગ અધિષ્ઠાત્રી દેવી, મારી સર્વ પ્રકારે રક્ષા કરો. સર્વના કંઠમાં વસનારા ઔમ સ્વરૂપા દેવી, પૂર્વ દિશામાં મારી રક્ષા કરો. સર્વની જીભના અગ્રભાગ પર રહેનારા ઔમ સ્વરૂપિણી દેવી, મારી અગ્નિ ખૂણામાં રક્ષા કરો. ઔમ ઐમ હ્રીમ શ્રીમ ક્લીમ સરસ્વતી બુદ્ધજ જનન્યે સ્વાહા. આને મંત્ર રાજ કહે છે. આ મંત્ર આજ રૂપમાં સ્થિત રહે છે. દક્ષિણ ભાગમાં મારી રક્ષા કરો. ઐમ હ્રીમ શ્રીમ આ ત્રક્ષર નૈઋત્ય ખૂણામાં મારી રક્ષા કરો. જીભના અગ્રભાગ પર વસનારા ઔમ ઐમ સ્વરૂપિણી દેવી, પશ્ચિમ દિશામાં મારી રક્ષા કરો. ઔમ સ્વરૂપિણી ભગવતી સર્વાંબિકા, વાયવ્ય ખૂણામાં મારી રક્ષા કરો. ગદ્યમાં વસનારા ઔમ ઐમ શ્રીમ ક્લીમયી દેવી, ઉત્તર દિશામાં મારી રક્ષા કરો. બધા જ શાસ્ત્રોમાં રહેલા ઐમ સ્વરૂપિણી દેવી, ઈશાન ખૂણામાં મારી રક્ષા કરો. ઓમ રીમ સ્વરૂપિણી સર્વ પૂજિતા દેવી, ઉપરથી મારી રક્ષા કરો. પુસ્તકમાં નિવાસ કરનારા અહિમ સ્વરૂપિણી દેવી, મારી નીચેના ભાગમાં રક્ષા કરો. ઓમ સ્વરૂપિણી ગ્રંથ બીજ સ્વરૂપા દેવી, બધી બાજુથી મારી રક્ષા કરો. હે બ્રાહ્મણ, આ સરસ્વતી કવચ તમને કહી દીધું, જે અસંખ્ય બ્રહ્મ મંત્રોનો મૂર્તિમાન વિગ્રહ છે. બ્રહ્મ સ્વરૂપ આ કવચને વિશ્વ વિજય કહે છે. પ્રાચીન કાળમાં ગંધમાદન પર્વત પર ધર્મદેવના મુખેથી મેં આ કવચ સાંભળ્યું હતું. તમે મને અતિ પ્રિય છો તેથી મેં આ કવચ તમને કહ્યું છે, પરંતુ આ ગુહ્ય કવચની બીજા કોઈ આગળ ચર્ચા કરવી નહીં. વિદ્વાનોએ વસ્ત્ર ચંદન અલંકાર આદિ સામગ્રીથી વિધિપૂર્વક ગુરુની પૂજા કરીને તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા અને પછી તેમની પાસે આ કવચનું અધ્યયન કરવું. 5 લાખ જપ કર્યા પછી આ કવચ સિદ્ધ થઈ જાય છે. કવચ સિદ્ધ થવાથી બૃહસ્પતિજી જેવી બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય છે તથા વકૃત્વ શક્તિ ખીલે છે. કવિત્વમાં આ સિદ્ધ પુરુષ ત્રિલોક વિજેતા બને છે અને પછી એના માટે જગતમાં કશું દુર્લભ નથી. આ કવચ સંસ્કૃતમાં આ પ્રમાણે છે. બ્રહ્મોવાચ, શૃણુ વત્સ પ્રવક્ષ્યામિ કવચમ સર્વકા મદમ શ્રુતિ સારમ શ્રુતિ સુખમ શ્રુત્યુક્તમ શ્રુતિ પૂજિતમ ઉક્તમ કૃષ્ણેન ગોલોકે મહ્યમ વૃંદાવને વને રાસેશ્વરેન વિભુના રાસે વે વે રાસ મંડલે અતિવ ગોપનીયમ ચ કલ્પ વૃક્ષસમ પરમ અશ્રુતા અદ્ભુત મંત્રણામ સમૂહેશ્વહ સમ્મનિત્વમ યદ ધૃત્વા ભગવાન શુક્રઃ સર્વદૈત્યેષુ પૂજિતઃ યદ ધૃત્વા પઠનાદ બ્રહ્મન બુદ્ધિમાશ્વઃ બૃહસ્પતિઃ પઠનાદ ધારણાદ ધાગ્મી કવિન્દ્રો વાલ્મીકો મુનિઃ સ્વયંભૂવો મનુષ્યૈવ યદ ધૃત્વા સર્વ પૂજિતઃ કણાદો ગૌતમઃ કણવઃ પાણિનિઃ શાકટાયનઃ ગ્રંથમ ચકાર યદ ધૃત્વા દક્ષઃ કાત્યાયનઃ સ્વયં ધૃત્વા વેદ વિભાગમ ચ પુરાણ આન્યખિલાનિ ચ ચકાર લીલા માત્રેણ કૃષ્ણદ્રેપાયનઃ સ્વયં સાત તપસ્વ સંવર્તો વસિષ્ઠસ્વ પરાશરઃ યદ ધૃત્વા પઠનાદ ગ્રંથમ યાજ્ઞવલ્ક્યસ્વ કારસઃ ઋષ્યશૃંગો ભરદ્વાજ આસ્તિકો દેવલસ્તથા જેગીષ્વયો યયાતિષ્વ ધૃત્વા સર્વત્ર પૂજિતાઃ કવચશાસ્ય વિપેન્દ્ર ઋષિરેવ પ્રજાપતિઃ સ્વયં છંદસ્વ બૃહતિ દેવતા શારદા અંબિકા સર્વતત્વ પરિજ્ઞાન સર્વાર્થ સાધનેષુ ચ કવિતાસુ ચ સર્વાસુ વિનિયોગઃ પ્રકીર્તિતઃ શ્રીં હ્રીં સરસ્વતી સ્વાહા શિરો મે પાતુ સર્વતઃ શ્રી વાગ્દેવતાયે સ્વાહા ભાલમ મે સર્વદાવતુ ઓમ હ્રીં સરસ્વતી સ્વાહિતે શ્રોત્રે પાતુ નિરંતરમ ઓમ શ્રીં હ્રીં ભગવતે સરસ્વતી સ્વાહા નેત્રયુગ્મ સદાવતુ એમ હ્રીં વાગ્વાદિન્યે સ્વાહા નાસામ મે સર્વા સર્વદાવતુ ઓમ હ્રીં વિદ્યાધિષ્ઠાતૃ દેવ્યે સ્વાહા ચોષ્ઠમ સદાવતુ ઓમ શ્રીં હ્રીં બ્રાહ્મ્યે સવા હેતિ દંતપંક્તિમ સદાવતુ એમિત્યેકાક્ષરો મંત્રો મમ કંઠ સદાવતુ ઓમ શ્રીં હ્રીં પાતુ મે ગ્રીવાં સ્કંધૌ મે શ્રી સદાવતુ ઓમ હ્રીં વિદ્યાધિષ્ઠા ૃદેવ્યે સ્વાહા વૃક્ષ સદાવતુ ઓમ હ્રીં વિદ્યાધિસ્વરૂપાયે સ્વાહા મે પાતુ નાભિકમ ઓમ હ્રીં ક્લીં વાણ્યે સ્વાહિતિ સ્વાહેતિ મમ હસ્તૌ સદાવતુ ઓમ સર્વવર્ણાત્મિકાયે પાદયુગ્મમ સદાવતુ ઓમ વાગધિષ્ઠાતૃદેવ્યે સ્વાહા सर्वं सदावतु। ओम सर्वकंठावासिन्यै स्वाहा प्राच्यां सदावतु। ओम सर्वजिह्वाग्र वासिन्यै स्वाहाग्री दिशि दिशि दिशि रक्षतु। ओम ऐं श्रीं ह्रीं श्रीं क्लीं सरस्वत्यै बुद्धजनन्यै स्वाहा। सततं मंत्रराजोऽयं दक्षिणे मा सदावतु। ऐ ह्रीं श्रीं त्रक्षरो मंत्रो नैऋत्यां सदा सर्वदावतु। ओम ऐं ओम ऐं जिह्वाग्रवासिन्यै स्वाहा मां वारुणेवतु। ओम सर्वांबिकायै स्वाहा वायव्यै मां सदावतु। ओम ऐं श्रीं क्लीं गद्यवासिन्यै स्वाहा मा उत्तरेव अवतु। ऐं सर्वशास्त्रवासिन्यै स्वाहेशान्यां सदावतु। ओम ह्रीं सर्वपूजितायै स्वाहा चोर्ध्वं सदावतु। ह्रीं पुस्तकवासिन्यै स्वाहाधो मा सदावतु। ओम ग्रंथ बीज स्वरूपाये स्वाहा मां सर्वतोवतु। इति ते कथितं विप्र ब्रह्म मंत्रोग विग्रहं। इदं विश्व जयं नाम कवचं ब्रह्म रूपकं। पूरा श्रुतं धर्म वक्त्रात पर्वते गंधमादने। तव स्नेहान माया अख्यातं प्रवक्तव्यं न कस्यचित। गुरुं वर्य गुरुभ्य चर्य विविध्व विधिवद्र स्त्रालंकार चंदनेहि। प्रणम्य दंडवद् भूमौ कवचं धारयेत सुधीः। पंचलक्ष जपेनेव सिद्धिं तु कवचं भवेत। यदि शात सिद्ध कवचो बृहस्पति समो भवेत। महावाग्मी कविन्द्रस्व त्रैलोक्य विजयी भवेत। शक्नोति सर्वं जेतुं च कवचस्य प्रसादतः। स्कंद नवमो अध्याय चार श्लोक 62-90। मुनि आ कवच कणो शाखा में आवेलू छे। हवे स्तोत्र ध्यान वंदन ने पूजा नो विधि कहू छु। अध्याय चार समाप्त। बोलो श्री अंबे मात की जय।